સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિ તમ યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દેચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20મો શ્લોક 26મો. આસ્તિક્યમ દાન નિષ્ઠા ચ સાધુ બ્રાહ્મણ સેવનમ અતુષ્ટિરર્થોપચયે ધર્મા વૈશ્યસ્ય ચોદ્યમઃ. આસ્તિકતા દાન નિષ્ઠા સાધુ બ્રાહ્મણની સેવા અર્થ ઉપાર્જનમાં સંતોષ રાખ્યા વગર પુરુષાર્થ કરવો એ વૈશ્યના ધર્મો છે. ગઈકાલે આપણે અતુષ્ટિ અર્થોપચયે એમના પર ઘણી કેવી રીતે કરવું એ ચર્ચા કરતા હતા. એમાં કંઈક મુંગરા સાહેબને પ્રશ્ન હતો. હું હતો સાહેબ તમારો પ્રશ્ન? ઇન શોર્ટ કે મિથિલિન બ્લ્યુ આપણે બનાવીએ ને પછી આપણે બનાવતા શીખવાડી દીધું ને હવે તું બનાવજે તો વળી પાછું આપણી સામે જ મિથિલિન બ્લ્યુની દુકાન ખોલે, એમ તમારો પ્રશ્ન છે ને? હા મહારાજ, બરાબર છે. બધું આમ ધર્મની રીતે ઓલ ઓફ યુ આર રાઈટ, પણ બિઝનેસની રીતે ઓલ ઓફ યુ આર રોંગ. એ હાવ ખોટું નથી. આપણે મોનોપોલી તો પાછળ બિચારો તૈયાર થયો હોય એટલે એ મોનોપોલી જાણે, ઘરમાં તો જાણી જ ગયો, બહાર તમે મોનોપોલી રાખી શકો, ઘરમાં ને ઘરમાં તો કાંઈ મોનોપોલી રહે નહીં. એમ બરાબર. સરસ પ્રશ્ન, એ મહત્વનો છે અને સારો છે, કારણ કે જો આમાં અમુક પ્રકારની ઓલી તૈયાર કરવામાં ન આવે તો આપણે ભૂખે મરવાનો વારો આવે. અને મહારાજે એવું કીધું છે શિક્ષાપત્રીની અંદર, પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું ક્યારેય કરવું નહીં. આપણે કોઈકને શીખવાડીએ અને પછી આપણે જ ભૂખ્યા રહી એવું થવાનું હોય તો એવું ક્યારેય કરાય નહીં. છતાંય શીખવાડવું, કરવું કેમ? બે ત્રણ બહુ સરસ એમાં પોઈન્ટ છે. એક કે માણસને એટલો ટ્રેન કરવાનો, એટલો ટ્રેન કરવાનો કે આપણા કરતાં પાવરફુલ થઈ જાય. હલો, આપણા કરતાં પાવરફુલ થઈ જાય. જનરલી આપણી ટેન્ડન્સી એવી છે કે મારી પાસે જેટલી કેપેસિટી હોય ને મારું જેટલી તાકાત હોય એનાથી વધારે તાકાતવાળો વ્યક્તિ હું કોઈ દિવસ અપોઇન્ટ કરું જ નહીં. શું કામ? તો કે મને દબાવી દે. આવો દરેક વ્યક્તિને ભય હોય છે. એ ભયના આધારે આપણાથી હોશિયાર વ્યક્તિઓ એને આપણે અપોઇન્ટ કરી અને આપણા બિઝનેસના ફાયદા માટે આપણે એમની પાસેથી કામ નથી લઈ શકતા. અથવા તો આપણે એમ કંઈક બહુ હોશિયાર હોય તો આપણે હાચવી ન શકી, બરાબર કે નહીં? અથવા આપણે એમ કહીએ કે બહુ હોશિયાર હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર આપણને ઓર્થોડોક્સ મેન્ટાલિટી છે આ બધી. હકીકત તો એ છે કે આપણે આપણા કરતાં હોશિયાર વ્યક્તિને અપોઇન્ટ કરીએ અને એમની પાસેથી એવી રીતે કામ લઈએ કે એને સદાય એમ થાય કે હાલો આમની પાસે કામ કરવા જેવું છે. એમાં બે વસ્તુ છે, એક ચારિત્ર અને બીજો પ્રેમ. આખી દુનિયાની અંદર જેટલા પણ ઇન્ટેલિજન્ટ લોકો છે એ બધા નંબર વન કહેવાય, આકા કહેવાય, એવા લોકો પણ જે ચારિત્રશીલ લોકો છે એમનું અનુસરણ કરે છે. બહુ સીધું સાદું સમજી શકાય એવું દૃષ્ટાંત. ભારત દેશ જ્યારે આઝાદ થયો એમના પહેલાં યુનિવર્સિટીના પ્રોફેસરો, કોર્ટના વકીલો, હાઈ પ્રોફાઇલ કહેવાતા જેટલા પણ લોકો હતા એ બધા જ લોકોએ મહાત્મા ગાંધીના વચન ઉપર પોતાની જોબ જવા દીધી, પોતાના બિઝનેસ છોડી દીધા, પોતાના જે પણ હતા એ છોડીને આઝાદી માટે એમના યજ્ઞની અંદર ગાંધીના પગલે પગલે ઝંપલાયું. ગાંધીની પાસે જે હતું એક ચારિત્ર હતું, એની પાસે એટિકેટી નહોતી, શૂટ બૂટ પહેરી નાટા નહોતા મારતા. એમની પાસે જે હતું એ ચારિત્ર હતું, એમની પાસે ધર્મ હતો અને એમના આધારે એવા તેજસ્વી લોકો એ પણ પ્રભાવિત થાય અને એમને પણ એવું ફીલ થતું કે આ જે જીવે છે ને એવું અમે જીવી નથી શકતા, એટલે અમારે એને ફોલો કરવા જોઈએ. જનરલી સમાજ છે એ ઇન્ટેલિજન્ટ લોકોને ફોલો કરે છે, પણ ઇન્ટેલિજન્ટ લોકો છે એવા ચારિત્રશીલ લોકોને ફોલો કરે છે. માણસની પાસે જ્યારે ખૂટતું હોય એ વસ્તુ સામે દેખાય એટલે એમને ફોલો જ કરે, એમની અંડરમાં એને કામ કરવાની મજા આવે, એમની છત્રછાયામાં એને એમ લાગે કે અમારી બુદ્ધિનું વધારેમાં વધારે સારી રીતે ઉપયોગ થશે. એટલે આપણી રીતે આપણે ચારિત્રને એટલું ડેવલપ કરીએ અને બીજું એને ભરપૂર પ્રેમ આપવાનો કે તમને મૂકીને જઈ જ ન શકે. છતાંય જાતિ દોષ છે આની અંદર. ઘણી વખત ઘણા લોકો ઈજ ઇન્ટેન્શનથી એન્ટર થયા હોય કે આપણે જઈને જાણવાનું છે, જાણીને પછી બહાર નીકળી જવાનું છે આમાંથી, બરાબર. ઇન્ટેન્ટ જ એ હોય. ત્યાં આપણી વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ. આપણને ખબર પડી જવી જોઈએ કે ચાલ ઉપરથી એ જે રીતે હાલે છે, જનરલી આપણે ભૂલ ક્યાં ખાઈ જઈએ છીએ કે એમાં મોહિત થઈ જઈએ છીએ ને, ત્યાં જ આપણે સૌથી પહેલી ભૂલ ખાઈએ છીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક પ્રસંગે કંઈક વાત કરેલી છે, સ્વામી કે ઘણી વખત બે હરિભગત હોય ને એ આવીને વાત કરે કે સ્વામી અમે બે પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો, તો એકાબીજાને એટલો બધો ભરોસો હોય, એટલો બધો ભરોસો હોય કે એવો તો ભગવાન ઉપર એટલો ભરોસો હોય. સામે એ તો એવો એ બહુ આમ ઊંચા છે ને, એને તો આવું છે ને આવું છે ને આવું છે ને, કોઈ દી બોલ્યા ફરે નહીં, આમ થાય નહીં તેમ થાય નહીં, એટલા વખાણ એટલા ગુણ ગાતા હોય કે. એટલે સ્વામી કે હું સમજું કે બે ચાર વર્ષ જવા દો, અને બે ચાર વર્ષ પાંચ વર્ષ જાય કે તે વળી પાછું દૂધનું દૂધ ને પાણીનું થઈ જાય, પાણીનું પાણી થઈ જાય. એટલે પછી વળી પાછા આવીને કે સ્વામી એ તો આવા હતા ને આવા નીકળ્યા ને અમે તો આવા ધાર્યા હતા ને આવા નીકળ્યા ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. કારણ કે જ્યારે પહેલી વખત એટેચમેન્ટ થયું એ વખતે મોહાત્મક હતું, વિવેક નહોતો. જેમ આપણે આગળ વાત કરી હતી એક વખત કે 90% સ્ટાફ છે એ આપણા ભાગ્યના આધાર ઉપર જ મળે છે, પણ એમને આપણી રીતમાં ટ્રેન કરવો એ આપણી જવાબદારી છે. અને એના માટે વિવેક દ્રષ્ટિની જરૂર છે કે આની અંદર આટલું સત્વ છે, આની અંદર આટલા મૂલ્યો છે, એનો આશય આવો છે. આ બધું જ આપણને જજ અમુક સમય કામ કરીએ ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ. અને એ થઈ ગયા પછી જ એના આધાર ઉપર એને પ્રમોશન અને એના આધાર ઉપર એને ટ્રેનિંગ આપવાની, બાકી બેઝિક ટ્રેનિંગ આપી દેવાની, નો પ્રોબ્લેમ. પણ આગળ લેવાના છે એમાં એવી રીતે લેવાના. બીજી એક વાત કે સામાન્ય વ્યક્તિ છે એને અપોઇન્ટ કર્યા, આપણે જનરલી શું કરીએ કે ઉપરથી અપોઇન્ટ કરતા આવીએ, ટોપ ટુ બોટમ અપોઇન્ટ કરીએ, રાઈટ? પહેલાં મેનેજર અપોઇન્ટ થાય ને પછી ઓલા અપોઇન્ટ થાય ને પછી ઓલા અપોઇન્ટ થાય ને ઓલા અપોઇન્ટ થાય. કી પર્સન જેમને આપણે અપોઇન્ટ કરવાના છે એ વ્યક્તિ ઉપરથી અપોઇન્ટ ન થવા જોઈએ, હેઠેથી અપોઇન્ટ થવા જોઈએ. જેમ કે આપણો એમ્પ્લોય છે, એનો સ્ટાફ છે 5-25 જણાનો, અને એ અપોઇન્ટ થઈ ગયા પછી એમાંથી કેલિબરવાળો વ્યક્તિ લાગે ને, અથવા તો કેલિબરવાળો આપણે ધારીને જ અપોઇન્ટ કર્યો હોય કે આને આપણે એક દિવસ મેનેજર તરીકે મૂકવાનો જ, પણ છતાં એને અપોઇન્ટ કરો ત્યારે સ્ટાફ તરીકે અપોઇન્ટ કરો, પછી એમના 6 મહિના 8 મહિના વર્ષ દિવસ 2 વર્ષ દિવસ કામ કરે અને કામની સ્કિલ ને કેલિબર જોઈ અને પછી એને પ્રમોશન આપવાનું. એટલે ઈ વ્યક્તિ જે નીચેથી ઉપર આવેલી વ્યક્તિ છે એ વફાદાર રહેશે અને એને ભરપૂર પ્રેમ આપીએ એટલે વાંધો નહીં, અને ટ્રેનિંગ આપીએ એટલે એમ વાંધો ન આવે, એ લાંબા સમય સુધી ટકે. એના પછીનો એક કે જેટલો પ્રેમ આપીએ ને એ બધું એ એક સ્ટ્રેટેજી તો છે જ તે, પણ એમની સાથે સાથે એક એ પણ છે કે પેટન્ટ રજીસ્ટર કરાવો. આપણી જે પ્રોજેક્ટ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કેવી રીતે બને છે, એ પ્રોડક્ટની આખી આખી પેટન્ટ એ રજીસ્ટર થાય જ છે. અત્યારે પેટન્ટ રજીસ્ટર થઈ ગઈ પછી એ કંપનીમાંથી બહાર નીકળી અને એ વ્યક્તિ છે એ સામે બીજી કંપની સ્થાપી ન શકે, ની પેટન્ટ હોય એટલે એ પ્રમાણે વાપરી ન શકે, પછી બીજી રીતે કરવું હોય તો ભલે કરે. સેફ રસ્તો. આ ન્યૂ હોય તો પેટન્ટ હોય, બાકી જૂની હોય તો પેટન્ટ ન હોય, પણ એનો અર્થ એવો છે કે પેટન્ટ પણ ઘણી બધી રીતે પેટન્ટ રજીસ્ટર થાય છે. દાખલા તરીકે KFC એ પોતાની પેટન્ટ રજીસ્ટર કરાવી, તો KFC ની અંદર કામ કરનારો કોઈ પણ વ્યક્તિ, હવે એમાં તો કાંઈ નથી ને, ચિકન ફ્રાય કરવાની વાત છે, ઓકે, અને પછી એને વેચવાની વાત છે, તો કેવી રીતે ફ્રાય કરવું એની જે પેટર્ન, આટલું તાપમાન થાય પછી આટલું નાખવાનું ને આટલું, પ્રોસેસ જે છે ને, પ્રોસેસ આખી પેટન્ટ રજીસ્ટર થાય. પેટન્ટનો મતલબ એ નથી કે નામ, એ અલગ છે, ટ્રેડમાર્ક અલગ છે, પેટન્ટ તો તમને ખ્યાલ જ હશે છતાંય, પણ આખી આખી પ્રોસેસ છે એ રજીસ્ટર થઈ જાય. એટલે એ પ્રોસેસથી એ વ્યક્તિ કામ ન કરી શકે, અને એવી તો દરેકની અંદર થઈ શકે, ભલે ને હવે આનું આ ચિકન છે એ બીજી કોઈ કંપની બીજી રીતે બનાવતી હોય, તો એ જે બીજી રીતે બનાવે છે એ રીતને એ પેટન્ટ રજીસ્ટર કરી શકે છે. બંને એક જ પ્રોડક્ટ, પણ પ્રોસેસની રીતે એ અલગ થઈ શકે. એટલે લીગલાઇઝ રીતે આપણને કોઈ દિવસ પ્રોબ્લેમ થાય નહીં. રાઈટ. ત્રીજી વસ્તુ, ડેટાબેઝ છે એટલો સિક્યોર રાખીએ કે કોઈ પણ એક વ્યક્તિના હાથમાં સંપૂર્ણ ડેટાબેઝ જાય નહીં. ડેટા છે એ સૌથી મોટી સંપત્તિ કહેવાય છે ને અત્યારે. એ જેટલો સિક્યોર એટલો પ્રોબ્લેમ ઓછામાં ઓછો, નહીંતર એવું થશે કે આપણાને આપણા જ કસ્ટમર છે એમની પાસે વ્યાજ હશે. રાઈટ. પછી ઓલા જાય 2-4-5%, પણ આખે આખું બધું લઈને જાય એવું ન બને એમ. અને ચોથું, ભગવાન ઉપર ભરોસો રાખીને ભગવાનને પાર્ટનર કરીએ એટલે ભગવાન છે આપણું ધ્યાન રાખે. અને સૌથી મહત્વનું એ પ્રારબ્ધ તો એમાં પ્રારબ્ધે કામ કરે છે, પણ એકલું પ્રારબ્ધે કામ નથી કરતું. દેશ કાળ આઠ કીધા ને, 8 જણા કામ કરે છે. એટલે કોનું કયું છે એ તો આખો કેસ સ્ટડી કરો ને પછી ખબર પડે કે આમાં પ્રારબ્ધ કામ કરે છે, દેશકાળ કામ કરે છે. ગમે એટલો સારો માણસ હોય, કોરોનાનું લોકડાઉન થઈ ગયું એટલે શું કરો તમે? હા એમ. અને એના એ જ વ્યક્તિ જો સારું માર્કેટ હોય ને બધું હોય, મંદી ન હોય તો, અને સારામાં સારી વ્યક્તિ હોય, મંદી જ છે તો શું કરો તમે? એટલે કાળ કામ કરે છે. કઈ વ્યક્તિ ક્યારે એક્સલ થાય છે અને કઈ વ્યક્તિ ક્યારે ડાઉન જાય છે એમાં 8 જણા છે. એ 8માંથી કયું કારણભૂત છે એ જાણવું રહ્યું. પ્રારબ્ધ છે જ, એવું નથી પ્રારબ્ધ નથી એમ. રાઈટ. હવે આપણે આગળ વધીએ, પછી આ બહુ બિઝનેસ કથા કરાય નહીં, નહીં તો ટાઇટલ બદલી જાય, લોકો બીજી દ્રષ્ટિએ જોવા માંડે. આવી રીતે વૈશ્યોના ધર્મ છે એ ભગવાન નરનારાયણે નારદજીને કીધા સંક્ષિપ્તમાં, અર્થોપચયે અતુષ્ટિહિ. ત્યાર પછી શુદ્ર વર્ણ છે એમના ધર્મો કહે છે, દ્વિજાતિનામ ચ દેવાનામ સેવા નિષ્કપટમ ગવામ. નિષ્કપટ ભાવે ગાયની, દેવોની એટલે મંદિરની અંદર, અને સાથે દ્વિજાતિ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય, આ બધા દ્વિજાતિ કહેવાય, એ ત્રણેય વર્ણની સેવા કરવી એ એમનો વિશેષ ધર્મ કયો છે. આમ ચારેય વર્ણના અલગ અલગ ધર્મ છે અને એ વિશેષ ધર્મના આધારે એમની આજીવિકા પણ છે. એટલે હવે આ જે ધર્મો છે એ ધર્મોના આધારે આજીવિકા કેવી રીતે પ્રાપ્ત કરવી એના વિશે કહે છે. અધ્યાપનમ યાજનમ ચ વિશુદ્ધાત ચ પ્રતિગ્રહ વિપ્રસ્ય જીવિકા પ્રોક્તા તત્રાંત્યાત્વાપદી સ્મૃતા. કે બ્રાહ્મણ વર્ણ છે એમણે પોતાની આજીવિકા અધ્યાપન કરાવીને, શિક્ષક છે, અને યજ્ઞ યાગ યાજન કરાવીને એમણે આજીવિકા પ્રાપ્ત કરવી. એમનું ભરણ પોષણ છે એ ક્યાંક કોઈકને ભણાવે અને એમાંથી જે દક્ષિણા મળી એ દક્ષિણા છે એમનાથી ભરણ પોષણ કરવું. સાથે એ ન થતું હોય તો યજ્ઞ યાગાદિ કરી અને એમાંથી જે દક્ષિણા પ્રાપ્ત થાય એ માટે કરવું, પણ ભાવ ફિક્સ ન કરી દેવાય. વિશુદ્ધાચ પ્રતિગ્રહ. અને આ બંનેમાં જો આમ કે સરખું ન ચાલે અને એમ લાગે કે આમાં કંઈક હજી દોષ છે, આપણી વૃત્તિઓ છે ભગવાનના માર્ગે એટલી બધી નથી રહેતી, તો અતિશય શુદ્ધ એવા, ધર્મનિષ્ઠ એવા જે લોકો છે એમની પાસેથી અન્નાદિક છે એ દાન પ્રાપ્ત કરી અને પોતાની આજીવિકા કરવી. પણ એમાંય અધ્યાપન કરવું ને યજ્ઞ યાગાદિક કરાવવા તો એ શ્રેષ્ઠ છે બીજાની પાસેથી એમને માગીને ખાવું એના કરતાં. ત્યાર પછી એક કહ્યું કે કદાચ આ માર્ગે વધારે વૈરાગ્ય હોય અને એમ છતાંય અધ્યાપન વગેરે કાંઈ ન કરવું હોય તો શું કરવું? તો કે એમના માટે બીજી 4 વૃત્તિ કીધી. દાનય નથી લેવું, અધ્યાપનય નથી, એમાં દોષ લાગે છે એમને, દેખાય છે ક્યારેક ક્યારેક નાના નાના છોકરાને બિચારાને મારવા પડે તો એ સારું ન કહેવાય. બરાબર ને કશ્યપભાઈ? તો એમના માટે ચાર વૃત્તિ કીધી. શિલોંચ વૃત્તિ, નિત્ય યાંચા વૃત્તિ એટલે યાયાવર વૃત્તિ, શાલીન વૃત્તિ અને કૃષિ વૃત્તિ, આ ચાર પ્રકારથી એ પોતાની આજીવિકા ચલાવી શકે. શિલોંચ વૃત્તિ એટલે શું? તો કે ખેડૂતોએ ખેતરની અંદર પાક લીધા પછી ખળા કર્યા હોય અને એ ખળા ઉપાડી લે પછી જે દાણા ખેતરની અંદર પડ્યા હોય એ દાણાને વીણી અને એને પકાવી અને પોતે જમે તો એ શીલ વૃત્તિ કહેવાય. એવી રીતે દુકાન હોય તો દુકાનની આગળના ભાગમાં એવા દાણા પડ્યા રહ્યા હોય, કંઈક માલ ગોડાઉન થલવાતા હોય એમાં પડ્યા રહ્યા, બધાય ટૂંકમાં પક્ષીઓની જેમ જે અન્ન ગ્રહણ કરે, એક એક દાણો વીણી વીણી વીણી વીણી અને ભેળું કરવાની વાત છે. આપણે તો વટાણા ફોલી નથી શકતા હો, અને આ બિચારા હલો કરવાનો આ એમ, પણ એ તો એટલે બધા કરી ગયા હોય પછી આ કરવાનું, એને જ હલો કે. ઓકે, ઓકે, હા બરાબર, રાઈટ, હલો કરવો, હલો દેશી ભાષામાં. હવે આ એક એક દાણો બિચારા વીણે અને જૂના સમયની અંદર ઋષિમુનિઓ એવું કરતા, હવે તો એવા ઋષિમુનિ રહ્યા નથી કારણ કે હવે કળિયુગ આવી ગયો છે, પણ જૂના સમયમાં ઋષિમુનિઓ એવું કરતા કે દાણા વીણી અને પછી એમાંથી જે જમે એ અતિશય પવિત્ર કહેવાય એમ, કારણ કે એના ઉપર કોઈનો હક નથી, એમના ઉપર આમનો બ્રાહ્મણનો હક એમ, એટલે એ શ્રેષ્ઠ વૃત્તિ કીધી. પછી નિત્ય યાંચા એટલે કાયમ માટે બધાયને, કે જેવી રીતે એમ ભમરો છે એ દરેક ફૂલ ઉપર જાય અને થોડો થોડો રસ ગ્રહણ કરે પણ એ ફૂલને ભાંગી તોડી નાખે નહીં, એવી રીતે એક આખા ગામની અંદર જઈ આવે અને કોઈને પૂછે, હાથ પાડે, નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ, દયા પ્રભુની, ધર્મની જય હો, એવી રીતના જે કાંઈ સાદ પાડતા હોય એ સાદ પાડે અને ગ્રહસ્થ ભક્તોને અનુકૂળ હોય એ પ્રમાણે એ આપે, જે આપે એ લઈ લે અને કલ્યાણ મસ્તુ એમ કરીને નીકળી જાય, એને યાયાવર વૃત્તિ, નિત્ય યાંચા વૃત્તિ કહેવાય. એ બીજી એવી રીતે એ ઓલા કરતાં થોડી કનિષ્ઠ કહેવાય, કારણ કે ઓલામાં કોઈને દોષ લાગતો નથી, કોઈનો અધિકાર, આમાં થોડોક અધિકાર છે અને પછી લે છે એટલે એ એમનામ દેતા નથી, એને કંઈક કંઈક જોઈએ છે, એટલે પુણ્ય છે એ હરનારી છે. શ્રેષ્ઠ કેવી રીતે અને કનિષ્ઠ કેવી રીતે? જેનો અન્ન ઉપર, જે અન્ન ઉપર કોઈનો અધિકાર નથી એ અન્ન ગ્રહણ કર્યું એટલે પુણ્ય કોઈને જશે નહીં, જે પણ ભજન કરશે એ એમનામ રહેશે, એટલે એ પોતાનું સત્વ છે એને જાળવી રાખશે. જ્યારે એમણે માગ્યું તો સામેવાળા ગ્રહસ્થ ભક્તએ જે પણ આપ્યું તો સેજે આ જમશે એટલે પછી જેમાં પછી જે ભજન કરશે એ ભજનમાંથી એનો ભાગ જશે, એટલે એને વધારે ધ્યાન રાખવું રહ્યું, એટલે ઓલા કરતાં કનિષ્ઠ. એના કરતાં કનિષ્ઠ શાલીન વૃત્તિ છે. શાલીન વૃત્તિ એટલે કે જે પણ માગ્યા વિના અન્નાદિક મળે એ ગ્રહણ કરવું, તો એ એમ કે એના કરતાં કનિષ્ઠ એટલા માટે કે માગ્યા, ઓલામાં તો માગે છે એટલે એનો ભાગ છે, પણ માગ્યા વિના મળે છે તો એમાં તો 100% ઓલા સામેવાળા વ્યક્તિને કંઈક એવું થયું છે કે હાલો આપણે આમને જમાડીએ તો આપણું કંઈક પુણ્ય થાય, એટલે એ તો 100% ઈચ્છાથી જ આવ્યા છે, એટલે એ તો લઈને જ જવાના છે. આમાં ઘણી વખત હજી લઈને ન જાઓ ને નિષ્કામ ભાવે કોઈ કર્યું હોય કે હાલો બસ ભૂદેવ રાજી થાય એટલે આવી ગયું, અમારે બીજું શું જોઈએ એમ. અને ઓલામાં જે માગ્યા વગર આવે છે એમાં 100% કંઈક લઈને જવાની ઈચ્છા છે એટલે ફિક્સ થઈ ગયું, એના કરતાં પણ કનિષ્ઠ કહેવાય. એટલે શાલીન વૃત્તિ છે એ, માગ્યા વગર અન્નાદિક જે મળે એને ગ્રહણ કરવું એ શાલીન વૃત્તિ. અને છેલ્લી વૃત્તિ કૃષિ વૃત્તિ. કૃષિ વૃત્તિ છે એટલે કે ખેતી કરવી, પછી આ બધામાં નો અનુકૂળ આવે તો 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા જમીન હોય, જમીન ખેડી અને પછી આજીવિકા છે એ પ્રાપ્ત કરે. તો એ કનિષ્ઠ એટલા માટે કે એમાં જીવહિંસારૂપી દોષ છે એ બીજા બધા કરતાં થોડો વધારે છે, એટલા માટે એ કનિષ્ઠ. આવી રીતે ચાર પ્રકારની વૃત્તિ થકી એ આજીવિકા છે એ બ્રાહ્મણ છે પ્રાપ્ત કરે. ત્યાર પછી આગળ એવું કહ્યું કે આપતકાળ આવે ત્યારે શું કરવું. આ બધાની અંદર ક્યારેક કંઈક દુષ્કાળ પડ્યા, માણસો પાસે અન્ન ન રહ્યું તો ત્યાંથી ન માન, દુષ્કાળ આવ્યો, ખેતરમાં અન્ન થયા જ નથી, ખળા પાક્યા જ નથી, તો હલ્લો કરવા ક્યાં જાય. તો એવા સમયની અંદર બ્રાહ્મણ છે તો એમણે વૈશ્ય વૃત્તિ કરી, એટલે કે થોડો ઘણો કંઈક ધંધો કરીને પણ, વ્યાપાર કરીને પણ આજીવિકા છે એ કરી શકાય આપતકાળની અંદર. અથવા તો ક્ષત્રિય જે રીતે વર્તે છે એ રીતે ક્ષત્રિય વૃત્તિથી પણ આપતકાળને નિર્ગમી શકાય. પણ ક્યારેય સ્વવૃત્તિ ન કરવી. સ્વવૃત્તિ એટલે જે શુદ્ર વર્ણ છે એ જેવી રીતે સેવા કરે છે એવી રીતે એ ભાગમાં ક્યારેય એવા બિઝનેસની અંદર, એવા ઓલાની અંદર બ્રાહ્મણ હોય એમણે ન જવું, એવું વાસુદેવ મહાત્મ્યની અંદર કહ્યું છે. આવી રીતે આજીવિકા બ્રાહ્મણને માટે કહી, આપતકાળને વિશે પણ આવી રીતે આજીવિકા કરવી. ક્ષત્રિય ધર્મ અથવા તો વૈશ્ય ધર્મ એનું આપતકાળે અનુસરણ કરે આજીવિકાને માટે તો એમાં કંઈ ખોટું નથી, એમાં કંઈ બ્રાહ્મણનો ધર્મ લોપાતો નથી. તો ક્ષત્રિય ધર્મ છે એમણે કેવી રીતે આજીવિકા કરવી, તો એ બતાવે છે. ક્ષત્રિય હોય તો એમણે અસ્ત્ર શસ્ત્ર વાપરી અને દેશની સુરક્ષા કરી, અને દેશની સુરક્ષામાં કરવામાં જે પણ મળે, પગાર ધોરણ જે પણ હોય એ પગાર ધોરણ પ્રાપ્ત કરી અને પોતાની આજીવિકા કરવી. ધર્મના રક્ષણને માટે જે શસ્ત્રનો ઉપયોગ કરે અને એમના માટે જે એમને પ્રાપ્ત થતું હોય, ધર્મનું રક્ષણ એટલે સંસ્કૃતિનું રક્ષણ, દેશનું રક્ષણ, અને એમના થકી જે પણ પગાર ધોરણ પ્રાપ્ત થતું હોય એ પ્રાપ્ત કરી અને પોતાની આજીવિકા કરવી, આ ક્ષત્રિયનો ધર્મ છે. પછી હાથમાં ભાલો હોય ને બીજાને બતાવીને પછી આમ દબાવીને કે 5 લાખ લાવજો કે, તો એ ક્ષત્રિય વૃત્તિ ન કહેવાય, એ અત્યાચાર વૃત્તિ કહેવાય. ઘણી વખત નથી કોઈકને કિડનેપ કરીને પછી ફોન કરીને કે ફલાણા ભાઈના આટલા તમારા દીકરા છે એવડે એ કિડનેપ થઈ ગયા છે, હવે આટલા લાખ રૂપિયા ફલાણા ભાઈ પાસે પહોંચાડી દો કે, અને આટલા સમયની અંદર પોલીસને જાણ કરતા નહીં, જો જાણ કરી તો પછી અહીંયા ઉડી જશે કે, એમ કરીને એ બધું કરે, એ ક્ષત્રિય વૃત્તિ ન કહેવાય, એ અત્યાચાર વૃત્તિ કહેવાય, એ પાપ કહેવાય, એ અધર્મ કહેવાય, એવું ન કરવું. નહીંતર પછી એમ કે અમે ક્ષત્રિય છીએ એટલે અમારે કાંઈ વાંધો નહીં. ઘણી વખત આમાં ફેરી હોય, ક્ષત્રિય હોય તો એ બ્રાહ્મણ જેવા ગરીબ હોય એમ, અને બ્રાહ્મણ હોય તો ક્યારેક ક્યાંક ક્યાંક ક્ષત્રિય જેવા સુરવીર પણ હોય એમ, અને એ સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી એમ. ક્યારેક ક્યારેક કોક કોક તો જોઈ જ એવા સુરવીર, સુરવીર ભગવાનના ભક્ત હોય. હવે જ્યારે ક્ષત્રિયને આપતકાળ આવે ત્યારે એમણે કેમ કરવું, તો એમણે વૈશ્યવૃત્તિ એટલે કે વેપાર કરી અને ગુજરાન કરવું, અથવા તો વિપ્રરૂપેણ વાચરેત. બ્રાહ્મણ જેવી રીતે અધ્યાપન કરાવે છે એવી રીતે અધ્યાપન કરાવીને એમણે કરવું. પછી યજ્ઞ યાગાદિકનું આમાં કીધું નથી, બ્રાહ્મણની રીતે એમણે જીવન નિર્વાહ કરવો. અને દેશકાળના અનુસારે રાજા જે છે, હવે ક્ષત્રિયમાંય પણ રાજા છે, તો રાજાએ કેવી રીતે કરવું, તો રાજાએ હંમેશાને માટે બ્રાહ્મણને તજી, કારણ કે બ્રાહ્મણ કંઈ ઉપાર્જન તો કરતા નથી, એ માત્ર પોતાનું જીવન નિર્વાહ થાય એટલું જ એ કરે છે, એમને તજીને બાકીના જેટલા પણ વર્ણ છે એટલે ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ અને શુદ્ર વર્ણ, એમની પાસેથી કર લઈ, ટેક્સ લઈ, અને પછી આપણે એમાંથી એનો નિર્વાહ કરવો, રાજ્યનો નિર્વાહ કરવો, પોતાનો નિર્વાહ કરવો અને બાકી બધાનો નિર્વાહ કરવો. ટેક્સ કેટલો લેવો, તો એ લખ્યું છે 6/6 લેવો, જેની જેટલી ઇન્કમ એની ઇન્કમ ઉપર કેટલામો ભાગ, છઠ્ઠો ભાગ એટલે 18% થાય જીએસટી પ્રમાણે. આમ ગણીએ ને તો 16.5%, એક્ઝેક્ટલી કાઉન્ટ કરો તો 16.5%. આપણા રાજા સારા છે એટલે એ 2.5% વધારે લે છે, 18% લે છે. જોકે હમણાં એક સર્વે આવ્યો હતો 2 દિવસ પહેલાં છાપાની અંદર, હમણાં નવું બજેટ બહાર પડ્યું ને ગુજરાતનું, એટલે કે હવે નવા કર નાખતા નહીં, હમણાં કોરોના ગયો છે ને કમર ભાંગી ગઈ છે અર્થતંત્રની, ને હવે જો નવા કર નાખશો તો તકલીફ થઈ જશે. ને પછી વળી પાછું એનાલિસિસ કરીને એક બ્લોગમાં એવું લખેલું કે વ્યક્તિગત એક વ્યક્તિ કેટલા ટકા ટેક્સ ભરે છે આ દેશની અંદર, તો ભારતની અંદર સૌથી વધારે ટેક્સ ભરાય છે, 42.5% ટેક્સ એક વ્યક્તિ ભરે છે. પોતાની જેટલી ઇન્કમ થાય એમાંથી સરકારને 42% ટેક્સ ભરે છે. કેટલા? બાકી બધા કન્ટ્રીની અંદર આના કરતાં ઓછો છે, ક્યાંક 40 છે, ક્યાંક 30 છે, ક્યાંક 25 છે, ક્યાંક 20 છે, એવી રીતે છે. છતાં આપણા કરતાં ફેસિલિટી સારી આપે છે. એટલે એવું બધું છે, આમાં બધું ગડબડવાળું ઘણું બધું છે. અને તોય પાછા પૂછે કે આપણે ટેક્સ ભરવો એના કરતાં તો કે ન ભરવો સારો, કાંઈ સરકાર તો કાંઈ કરતી જ નથી આપણા માટે કાંઈ, અને એ અમે અહીંથી આપણો ટેક્સ લઈ જઈને ભ્રષ્ટાચાર કરશે તો એ બિચારા પાપમાં પડશે, અને એ પાપમાં પડશે એને નરકમાં જવું પડશે, તો એનું અહિત થાય, એનું અહિત થાય એવું તો આપણે કરાય નહીં, એટલે આપણે ટેક્સ ભરાય નહીં. એટલે બહુ આમ કે બધી રીતે આમાં થઈ શકે એવું છે, એમાં કાંઈ ખોટું છે નહીં. ભારતની અંદર ખાલી 4% લોકો જ ટેક્સ ભરે છે એવું કહે છે સાહેબ. હવે આરએમસીમાં કેટલો, કોર્પોરેશનમાં કેટલો ટેક્સ ભરતા હોય ખબર નહીં આપણને, પણ ટૂંકમાં ઇનશોર્ટ બધો આવી જાય ને એમ, ઇન્કમ ટેક્સ 4% લોકો ભરે છે. હવે ઘટવાનો છે, ઓછા થાય, બરાબર છે, બરાબર. પણ જે છે એ થોડો થોડો ટેક્સ ભરતો રહેવો, એટલે એમ કે આમ બરાબર આવવાનો જ હોય. પ્રોડક્ટ ખરીદીએ એટલે ટેક્સ દઈને જ ખરીદવાની છે, એટલે કન્ઝ્યુમર છે એને ટેક્સ ભરવો જ પડે. બાકી વચ્ચે બિઝનેસમેન છે ને કોઈએ કાંઈ ભરવાનો નથી. જે કન્ઝ્યુમર છે ઉપભોક્તા, બરાબર ને, એણે બધાએ ટેક્સ ભરવાનો છે. એટલે આપણે જેટલું ઓછામાં ઓછું કન્ઝ્યુમ કરીએ એટલું જ બેસ્ટ, એટલો ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડે. એટલે આગળ કીધું ને કે તપ કરવું હોય વિહિત ભોગ સંકોચ, એટલો ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડે. બહુ સીધું છે આમાં તો. એક હરિભગત પૂછતા હતા કે સ્વામી જેટલા ટેક્સ છે ને બધાએ ભરીએ ને બધું વ્હાઈટમાં રાખી તો પછી કાંઈ વધે જ નહીં કે, માન માન થોડું થોડું ભેળું કરીને અમે થોડુંક જાજુ ભેળું કર્યું હોય કે. હા, જેટલું ઓછું લઈએ એટલો ઓછો ટેક્સ દેવો પડે, કન્ઝ્યુમ ઓછું થાય ને, બહુ સીધી વાત છે. વાંધો ને, બોલવા દેજો સાહેબ, સાહેબ ઇશારો કરતા તું રહેવા દે એમ. ટેક્સેશન ઉપર અત્યારે કાંઈ પણ કમેન્ટ કરવી સરકારની વિરુદ્ધમાં થાય, આપણે કોઈ પણ એવી સલાહ દેવાય નહીં કે આમાં ટેક્સમાં તમે થોડુંક આમ કરો, આમ કરો, તેમ કરો, એવું કાંઈ બોલાય નહીં, બરાબર. અને રાઇટ ન કહેવાય, અને એમાં અહીંથી કહેવું એ તો વધારે રાઇટ ન કહેવાય. પર્સનલી ધર્મગુરુ તરીકે અમારે પણ ન કહેવાય કે તમે આવડો આવી રીતે ઓલું કરો એમ, પણ 2-3 બુકો છે વાંચી લેવી એટલે તમને બધી ખબર પડી જાય. એક બુકનું નામ છે રિચ ડેડ એન્ડ પુઅર ડેડ, કદાચ વાંચી હોય તો, નથી વાંચી, ઓકે. એ બુકની અંદર ટેક્સેશન છે એ કેવી રીતે ચાલે છે અને એમાં કેવી રીતે, અમેરિકાની અંદર અમેરિકાના લેખક છે એમણે એવું કહ્યું છે કે જેટલા પણ અમેરિકાની અંદર બિલિયનર લોકો છે એ ઓછામાં ઓછો ટેક્સ ભરે છે. ઓછામાં ઓછો ટેક્સ બિલિયનર લોકો ભરે છે અને જાજામાં જાજો ટેક્સ પુઅર લોકો ભરે છે. એટલે કે એનો અર્થ એમ છે કે 90%, કારણ કે ત્યાં 10% છે એ બધા રીચ છે અને બાકીના 90% છે એ બધો મધ્યમ વર્ગ છે, અને 10% એવો હશે કે જે એકદમ પુઅર હશે. એટલે 80% જે વર્ગ વધ્યો એ 80% વર્ગ એ બધો જ ટેક્સ ભરે છે, અને બાકીના જે હાઈએસ્ટ લેવલ ઉપર છે એ ઓછામાં ઓછો ટેક્સ ભરે છે. કેવી રીતે ઓછામાં ઓછો ભરે છે, શું કરે છે, કેમ કરે છે, એ બધું એ બુકની અંદર આઈડિયાઓ જ આપેલા છે. કે સારામાં સારા માણસો એ રાખે છે અને એને બધા જ કાયદા કાનૂનની ખબર છે, એનો બિઝનેસની અંદરથી બધા જ કાયદા કાનૂનમાંથી પસાર થઈ જાય અને ક્યાંય પણ એને ટેક્સ ભરવો ન પડે, એવી જ રીતની યુક્તિ પ્રયુક્તિઓ લીગલી કરી અને દેખાડે બોલો. અને કોઈ પણ ગવર્મેન્ટ એના ઉપર નાખી ન શકે, નહીંતર તો ગવર્મેન્ટને સૌથી મોટો ફાયદો ને, એના ઉપર એક ઉપર તમે સેજ ક્લેમ કરો એટલે ઘણો બધો ટેક્સ નીકળે, પણ એ સોસરવા નીકળી જાય બધેથી, ક્યાંય પ્રોબ્લેમ ન થાય. એટલે એવો કંઈક એમાં ટિપ્સ આપેલી છે, તમારે જરૂર હોય તો વાંચવી, નહીંતર કાંઈ નહીં. આપણે જેમ આલ્યું જાય છે એમ બરાબર છે. એક રિચ ડેડ પુઅર ડેડ છે, બીજું અત્યાર સુધી આપણે જે પણ વાતો કરી ગઈકાલે ખાસ કરીને કરી, એમાં ગુડ ટુ ગ્રેટ જીમ કોલિન્સની બુક હતી એની વાત કરી, બરાબર, જે લીડરશીપ ક્વોલિટીઝ કેવી હોય એમના ઉપર. અને એમની સાથે સાથે અહીંયા જે ધર્મો બતાવ્યા છે કે આવી રીતે રહી અને પછી અર્થનું ઉપાર્જન કરવું, એમાં એક બીજી પણ બુક છે, હાઉ ધ માઇટી ફોલ્સ, એ કદાચ નામ સાંભળ્યું છે. હાઉ ધ માઇટી ફોલ્સનો અર્થ એમ છે કે મોટા મોટા લોકોનું પતન કેવી રીતે થયું, પતન થવાના કારણો શું, એમાં જે મેજર કારણો છે એ કારણો અને ધર્મશાસ્ત્રમાં જે કારણો બતાવે છે એ બંને સેમ મેચ થાય છે, એમાંથી આપણે ગઈકાલે ચર્ચા કરી લીધી હતી. હવે આ બધા લોકો કંઈ ધર્મશાસ્ત્ર ભણીને પછી રિસર્ચ કર્યું હોય એવું તો છે નહીં, એ બધાએ તો ત્યાં કંપનીઓના રિસર્ચ કરી અને પછી એક મેનેજમેન્ટના સિદ્ધાંતો કાઢ્યા, અને એ સિદ્ધાંતો અને આપણું શાસ્ત્ર એ બંને મેચ થઈ જાય છે. આ પછી ત્યાં અમુક એનાલિસિસને અંતેની બધું લખ્યું હોય તો ડેફ્થમાં જાઓ તો એ બધું આમાંય હોય. મહારાજે કીધું છે કે જે વ્યક્તિ જેવા ગુણવાળો હોય અને એવા કાર્યને વિશે પ્રેર હોય, એટલે એસેસમેન્ટ કરવાની બધી પ્રોસેસ કરવાની જ, અને એસેસમેન્ટ કેવી રીતે કરવું એ ડિટેલમાં જાય તો એ બધું મળે એમ. એટલે બધું જ બધી જગ્યા ઉપર એકની એક જ વાત અલગ રીતે રજૂ થયેલી છે, પણ છતાંય આપણને વિશ્વાસ એટલે નથી આવતો કે આપણે ધર્મશાસ્ત્રની રીતે એને સાંભળીએ છીએ. એટલે હમણાં જો સુટેડ બુટેડ થઈ અને વરન બફેટ આવીને એમ કહે કે હેલો હેલો ઇન્ડિયા એમ કરીને ચાલુ કરે તો તરત જો આખો હોલ ભરાઈ જાય કે બફેટ આવ્યા હાલો, રાઈટ, અને પછી કે હાલો એની પાસેથી આપણે ટિપ્સ લેવાની છે તો બધાય આવી જાય. ધર્મશાસ્ત્ર પાસેથી કોઈ ટિપ્સ લે ફ્રીમાં છે ને, એટલે ઇન શોર્ટ છઠ્ઠો ભાગ રાજાએ ટેક્સમાં લેવો, 16.5% સમથિંગ કંઈક થાય એટલો ટેક્સ લઈ, અને પ્રજા જેવી રીતે સુખી થાય, પ્રજાને મનોરંજન થાય, રંજન થાય એનો કરતાં આનંદથી પ્રજા જીવી શકે એવી વ્યવસ્થા એમાંથી ઊભી કરવી અને એવી રીતે એમણે રાખવું. આપતકાળ જ્યારે આવે રાજાને તો ત્યારે બ્રાહ્મણ જેવી રીતે રહે છે એવી રીતે રહેવું, ક્ષત્રિય જેવી રીતે રહે છે સામાન્ય ક્ષત્રિય એવી રીતે રહેવું, પણ ક્યારેય એમણે નીચની સેવા ન કરવી, કારણ કે નીચની સેવા છે એમાં લખ્યું છે કે વિગરહિતા નીચ સેવા સ્વતેજ ક્ષયકારીણી, પોતાનો જે ક્ષત્રિય તેજ છે, રાજા છે એ પરમેશ્વર છે, એની અંદર જે તેજ છે એ તેજને હરનારી છે. બહુ સીધી વાત છે. એટલે દેવાનંદ સ્વામીએ લખ્યું, દાન દેવું તે કુપાતરને દાન દેવું તે બીજી ખારમાં બહુ. નીચ માણસ છે એમની સેવા કરવાથી જેટલું પાપ થાય છે, જેટલો આપણો ક્ષય થાય છે, એ કદાચ આપણે જેટલી બીજી એવી પ્રવૃત્તિ કરીએ અને એના થકી જેટલો થાય એટલો જ થાય છે. શ્રેષ્ઠ વ્યક્તિ છે એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ લખ્યું કે શ્રેષ્ઠ મળે તો સંગ કરવો, પણ ઉતરતાનો તો કરવો જ નહીં. સ્વતેજ ક્ષયકારીની, એ આપણા આત્માના તેજને, આપણા અધ્યાત્મ તેજને એ હરનારી છે. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં શ્રવી જાય, આપણને ખબર પણ ન પડે એટલે સુધી. હા, પાછું એમાં પણ કહ્યું છે કે યજ જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ, કે જેમની જીભ ઉપર હે નારાયણ તમારું નામ રહ્યું છે એવા સ્વપચ એવા ભક્ત પણ શ્રેષ્ઠ વર્ણ કરતાં પણ અતિશય શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ વર્ણની અંદર જન્મેલા વ્યક્તિ જો ભગવાનના સંબંધથી યુક્ત ન હોય અને ભગવાનની સાથે કોઈ નાતો ન હોય તો એ આના કરતાં પણ કનિષ્ઠ છે. એટલે એ એક વિવેક તો છે જ, પણ સામાન્ય રીતે સામાન્ય નીચ વ્યક્તિ છે તો એમની સેવા ન કરવી. એમની સેવા કરવામાં આપણું પુણ્ય છે એ હરાઈ જાય છે, એમની સેવા કરવામાં આપણું તેજ છે એ હરાઈ જાય છે. આપણે અધ્યાત્મના માર્ગે આ ચાલી નથી શકતા, કલ્યાણનું કામ નથી થતું, આપણો વ્યય થાય છે. શક્તિઓનો પણ વ્યય છે અને આપણી સંપત્તિનો પણ વ્યય છે. એટલે એને નિંદિત ગણી છે નીચ સેવાને. ત્યાર પછી વૈશ્ય વર્ણ જે છે એમણે કેવી રીતે આજીવિકા કરવી? કૃષિ વાણિજ્ય ગોરક્ષા તુરિયા વૃદ્ધિ જીવનમ, આ ચાર પ્રકારે વૈશ્ય હોય તો એમણે પોતાની આજીવિકા છે એ ગોઠવવી. એક તો ખેતી કરવી, બીજું વેપાર કરવો, ત્રીજું ગોરક્ષા એટલે પશુપાલનનો ધંધો કરવો, મોટા મોટા ફાર્મ હાઉસ કરી અને પછી એમાં 2000 ગાયો 2500 ગાયો રાખી અને એને બહુ હાઈ પ્રોફેશનલી મેન્ટેન કરી અને પછી એમને થાય છે. હો અત્યારે પૂનાની અંદર એક છે 2500 ગાયો રાખે છે અને 2500 ગાયોને એક એક ગાયોની પર્સનલ ફાઇલ, જેમ કેમ સ્કૂલની અંદર એક એક વિદ્યાર્થીની ફાઇલ હોય એમ, એનો બધાનો હેલ્થ રિપોર્ટ મેન્ટેન થાય, એને ટાણે ટાણે વિટામિન્સ આપવામાં આવે, એને ટાણે ટાણે બધું જ આપવામાં આવે, ઇન્જેક્શનને બધી રીતે ટોટલ સારવાર, સાફ સફાઈ કરી અને પછી એને દોવામાં આવે, નવડાવ્યા પછી દોવાની, એટલે ધ્યાન બહુ સારી રીતે રાખે એને પ્રોફેશનલ કહેવાય. પાછું એના દૂધની અંદર ક્યાંય પણ કેમિકલ એડ ન થાય, પ્યોર ઓર્ગેનિક. એ 2500 ગાયોને ખવડાવે તો એ જે ઘાસ બનાવે એ ઘાસની અંદર પણ ક્યાંય દવા નહીં છાંટવાની, પ્યોર ઓર્ગેનિક. પાણી પાઈ, ફિલ્ટર પાણી પાઈ એને, પ્યોર ઓર્ગેનિક. એટલે દૂધની અંદર ક્યાંય બીજું આવવાના ચાન્સ જ નહીં એમ. પછી એ દૂધ છે એ બધે વેચાય અને પૂનાના મુંબઈના મોટા મોટા શેઠિયાઓ એ દૂધ લઈ જાય છે, 200-200 રૂપિયા લીટર, 250-250 રૂપિયા લીટર, 500-500 રૂપિયા લીટર. પણ તો સામે ખર્ચો થાય એટલે લે છે, સીધી વાત છે. કરવામાં કાંઈ વાંધો નથી, પશુપાલન કરી શકાય એમ, ટૂંકમાં ઇન શોર્ટ આવી રીતે આજીવિકા કરી શકાય. પછી એક ચોથું, કિશોરભાઈ ચાવડાભાઈ તમે કહેતા હતા ને, એવડું આવ્યું છે, બહુ સરસ આવ્યું છે, વૃદ્ધિ જીવનમ. એટલે પૈસા છે એ વ્યાજે આપવા, 4%, 5%, 6%. કેમ દાંત કાઢો છો? તો બેંક કરતાં તો સસ્તા જ આપો છો, બેંક છે એ 8.5% લોન આપે છે. આ તો વરહની જ વાત છે, તમે બધા મહિનાનું સમજો છો. જોજો આ વરહના 4% આપવા એમ, વરહના 5%, વરહના 6%, તમે મહિનાના નહીં સમજતા હો, મહિનાના ચાલે છે. એટલે જો બેંક આપતી હોય એટલે ટકે આપે, ત્યાં સુધી કાંઈ ખોટું નથી. કિશોરભાઈ કહે કે હું બધાને કહું કે ભાઈ તમારે બહુ આમ 2%, 3% એવું વ્યાજ ન લેવું, કે તો બધા મારી સામે ડોળા કાઢે છે, કે કોઈ સામે મને બોલવાય દેતા નથી, કે દબાવી દે છે. કે મેં કીધું તમે કોઈકની પાસેથી લીધા લાગે છે, પહેલાં પહેલું તો લેવા જ નહીં, મારે જે ના પાડી છે કરજ કરવું નહીં, ભલે દિવસમાં એક વખત જ જમવા મળે. શાસ્ત્રમાં એટલે સુધી કીધું છે, ભલે દિવસમાં એક વખત જ જમવા મળે પણ કરજ કરી અને પછી જમે તો પછી રાત્રે નીંદર આવે નહીં. એટલે કરજ ન કરવું. આપણા હે આ ઘી પીવું એમ, ચાર વાક ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, એવું ન કરવું એમ. હવે પાછો થોડો ટ્રેન્ડ બદલાય છે, અમેરિકા આખે આખું લોન ઉપર જ ચાલે છે, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઘર લે 30 વર્ષના પટ્ટે લોન લે, કેટલા, હવે એ 5 લાખનું 7 લાખનું ઘર હોય, 30 વર્ષના પટ્ટે $5-7 લાખ એ ભરવાના હોય, સામે વ્યાજ એટલું આવવાનું હોય જવાનું, ત્યાં 4% લોન મળે, 4.5%, 5% મળે છે, કારણ કે એ બધા બાદ કરી નાખે ખર્ચા અને પછી પ્યોર નેટ સીધો 4% લઈ લેવાનું એમ. આપણે ત્યાં બેંક કેવું કરે છે, કે બેંક 12%, 11%, 12% લોન આપે, બરાબર. પછી તમે FD કરાવો તો એ 7-8% જ આપે, એટલે વચ્ચેના જે 4% વધ્યા ને એ બેંકના જે ખર્ચા છે એ કાઢે. ત્યાં એ લોકો જે પણ બેંક એકાઉન્ટની અંદર રાખો તમે તો કંઈ વ્યાજ ન આપે, એ 0.5%, 5% એવો આપે, એનાથી વધારે નહીં. એટલે બેંકમાં પૈસા પડ્યા રહ્યા એકાઉન્ટની અંદર તો કંઈ તમારે વ્યાજ જાજુ ન આવે. અને લોન લ્યો તો તમને 4.5-5% આપે, એટલે એનો ખર્ચો જે છે એવડો એ નીકળી જાય બેંકનો. એટલે ઓવરઓલ આખે આખું અમેરિકાથી લોન ઉપર ચાલે છે. એટલે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત જેવું જ છે. પણ આપણી જો ઇન્કમ છે એ સ્ટેબલ હોય, સ્ટડી હોય, અને એમાં બધા હપ્તા બધા મેચ થઈ જતા હોય અને આપણને ભવિષ્યમાં એટલો બધો પ્રોબ્લેમ આવે એમ ન હોય અને થોડું ઘણું એ પ્રમાણેનું સેવિંગ હોય તો લોન લેવામાં વાંધો નહીં. કારણ કે એ એટલું બધું ઋણ કર્યું ન કે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેતનો અર્થ એમ છે કે આપણી કેપેસિટી હોય એના કરતાં વધારે લોન લઈ લઈએ અને પછી આપણે મોજ કરીએ તો આલ્યા માલ્યાની જેમ ક્યારે ઉડી જાય કાંઈ નક્કી નહીં. હા, એમ વ્યક્તિગત ઉપયોગ માટે લોન નહીં લેવાની. જેમ કે હાલો મારે લગ્ન કરવા છે તને હારામ હારા કરવા છે એમ તમે એમ વિચારજો. હા, આપણે ભાઈ આમાં ક્યાં બોલાઈ ગયો આપણે આમ તો પછી કંઈક ફેરવવું તો પડશે જ. તો એવી રીતે લોન ન લેવી એમ. એમાં તો ભગવાનને દુઃખ થયું છે, બાલાજી ભગવાન છે એને દુઃખ થઈ ગયું ને ઘરમાં છૂટાછેડા થઈ ગયા ને પછી તો કેટલી બધી તકલીફ થઈ ગઈ. એટલે અત્યારે લક્ષ્મીજી હેઠે બિરાજે છે ને બાલાજી ભગવાન ઉપર બિરાજે છે ને પછી ત્યાં જે સોનાનું દાન કરે ને પછી ભગવાન આખું બહાર પાડ્યું એ એટલે પાડ્યું છે કે પર્સનલ પેલા માટે લોન ન લેવી, એમાં હેરાન થવાનું જ થાય. બિઝનેસ માટે લેવામાં વાંધો નહીં. બિઝનેસ માટે એવી રીતે લેવી, હજી એમાં એક છે કે આપણી પાસે બે કંપની હોય તો એક કંપની છે એ લોન ફ્રી હોવી જોઈએ અને એની પાસે એટલો પ્રોફિટ હોવો જોઈએ કે કદાચ આમાં ખોટ ગઈ અને આ કંપની છે એ ઓલાના હપ્તા ન ભરી શકે તો આવડી આ કંપની અને બેઠી કરી શકે. આટલું બેકએન્ડ પ્લાનિંગ હોય તો જ લેવી. બાકી સીધે સીધી જમીન લઈ અને પછી એમ વિચાર કરી કે ઓકે જમીન છે અને પૈસા છે અને એમાંથી વળી પાછું મકાન કરશું એ લોન ઉપર કરશું, લોન ઉપર કરીને પછી એમાંથી બિઝનેસ ચાલુ કરશું, પછી એમાંથી આટલું આવશે ને આમ ભરાતું જાહે, એટલું આવે નહીં ભરાય નહીં પછી ભાઈ ભીમાં આવે, રાઈટ. એવો બિઝનેસ ન કરવો, એવી રીતે લોન ન લેવી. એમ વ્યાજવાદ ટૂંકમાં દેવા એવું આમાં કીધું છે. હું નથી કહેતો, વાસુદેવ મહાત્મ્ય કહે છે, પછી હવને જેમ સમજવું હોય એમ સમજજો. પણ જે 2% ને 3% દે છે એ થોડીક હત્યા કરે છે, એવું ન કરવું. થોડીક દયા રાખવી, માનવ ધર્મ રાખવો, એ બધા કરતાં શ્રેષ્ઠ ધર્મ છે. એટલે આજ સમય તો પૂરો થઈ ગયો આમાં બધામાં. હાલો આપણે પૂરું કરી દઈએ. હવે શુદ્ર છે એમણે કેવી રીતે જીવવું, આ વૈશ્યવર્ણ છે એમણે આવી રીતે 4 પ્રકારે અને 4 પ્રકારમાંથી જ્યારે મેળ ન પડે તો એ વખતે એમણે શુદ્ર વૃત્તિથી પોતાની આજીવિકા, આપતકાળ આવે ત્યારે કોકની સેવા કરવી અને એવી રીતનું કરી અને એ કરવું. અને શુદ્ર વર્ણ હોય તો એમણે બધાની સેવા કરવી અને સેવા મળે એમાંથી જે પણ મળે સેવા કરી, એમાંથી જે પણ મળે એના થકી ચલાવી લેવું. અને જો એમાં આપતકાળ આવે તો શુદ્રની અંદર પણ 2 છે, સત્શુદ્ર અને અસત્શુદ્ર. તો સત્શુદ્ર છે એમને કંઈ આપતકાળ આવે તો અસત્શુદ્રની જેમ નિર્વાહ કરવો. પણ આપતકાળ જેવો પૂરો થાય, આમાં છેલ્લો એક શ્લોક લખ્યો છે, આપન મુક્તસ્તુ સર્વોપી પ્રાયશ્ચિતમ યથોચિતમ. આપતકાળ પૂરો થઈ જાય ત્યાર પછી એનું પ્રાયશ્ચિત કરી પોતે શુદ્ધ થઈ જવું, શુદ્ધ થઈ અને વળી પાછી આપણી મુખ્ય જે આજીવિકા હતી એમાં આવી જવું. આપતકાળ પૂરતું જ ગ્રહણ કરવું, પછી ત્યાં જામી જાય પછી રહી ન જવું એમ, નહીંતર તેજ છે એ હરાઈ જાય અને ભગવાનના માર્ગે આપણે ચાલી શકીએ નહીં. આવી રીતે ચારેય વર્ણની આજીવિકા છે એ નરનારાયણ ભગવાનને નારદજીને કહી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી બધાની આજીવિકા અખંડ એમનામ ચાલતી રહે, એવું બળ બુદ્ધિ સામર્થ્ય બધાને પ્રાપ્ત થાય અને સાથે સાથે મહારાજને સંતોને ભક્તોને રાજી કરી શકીએ. અને આ બધું જેમના માટે કરવાનું છે એ હવે જે નરનારાયણ ભગવાન કહેવાના છે એ બધું આપણા થકી થઈ શકે એવું આપણે બધાએ સૌ કરી શકીએ એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. રાજની જય. વાલા ભક્તો, ગુરુકુલમાં પૂજ્ય ગુરુ મહારાજના કેટલાય વર્ષો સુધી જે ડ્રાઈવર તરીકે રહીને સેવા બજાવેલી એવા જયંતિભાઈ વિરડિયા અત્યારે 7:30 વાગે મહારાજના ધામમાં સિદ્ધાવેલ છે. ખૂબ જ ભગવદીય જીવ હતા, સંતોના કૃપાપાત્ર હતા. ગઈકાલે સંતો રસિક સ્વામી બાલુ ભગત આદિક સંતો ભક્તો એ એમના ગામમાં એમની ખબર લેવા માટે ગયા હતા, ત્યારે મહારાજના ધામમાં ગયા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના રૂપે ધૂન કરીએ કે મહારાજ એમના આત્માને શાંતિ આપે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.